શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 43મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મધ્યરાત્રિનો સમય થયો તેવામાં સર્વભૂતપ્રેતનો અધિપતિ કાળભૈરવ દેહધારીઓના જીવને લેવા આવતા કાળની જેમ જ્યાં શ્રીહરિ બેઠા છે ત્યાં આવ્યો. તે કાળભૈરવ પિશાચ, ડાકિની, ભૈરવી અને યોગિનીઓના સમુદાયથી વીંટાયેલો હતો. તેણે હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું હતું. પગ સુધી લાંબી જટાવાળો તે લાલ ઘૂમ નેત્રોથી આમ તેમ જોઈ રહ્યો હતો. હજારો દીવડાઓ ધારી પિશાચના સમુદાયની વચ્ચે તાલવૃક્ષની જેમ ઊંચો દેખાતો હતો. પહોળું મુખ અને ભયંકર તીક્ષ્ણ દાંતવાળો તે કાળભૈરવ કાજળ જેવો કાળો હોવાથી મહાભયંકર જણાતો હતો. મનુષ્ય, પશુ, પક્ષી આદિકનું માંસ ખાઈ ખાઈને તૃપ્ત થયો હતો. ગર્ધભના જેવા ભયંકર શબ્દોને કરતો તે દાંતમાં જીવતા પશુઓને ચાવતો હોવાથી લોહીથી તેના સમગ્ર અવયવો ખરડાયેલ હતા. કાજળ જેવા કાળા વર્ણના પ્રેતો તેની પાછળ આવી રહ્યા હતા. મરેલા મૃગલા, ભૂંડો અને પાડાઓ ખભા ઉપર નાખીને તે આવતો હતો. શ્રીહરિ જે વૃક્ષ નીચે વિરાજતા હતા તે વટવૃક્ષમાં તેનો નિવાસ હતો અને તે વનના પ્રાણીઓ તેનું ભોજન હતું. તેથી આહાર અને વિહાર માટે બહાર જઈ પાછો તે વટવૃક્ષ પાસે આવ્યો. હે રાજન, તે કાળભૈરવ અને તેના અનુયાયી ભૂત પ્રેતોના અનેક ભયાનક શબ્દોથી ત્રાસ પામેલા વનના વાઘાદી પશુઓ ચારે તરફ આમ તેમ ભાગવા લાગ્યા. તે સમયે તેના ભયંકર શબ્દો સાંભળી શ્રીહરિના દર્શને આવેલા હનુમાનજીએ વાનર જાતિનો કિલકિલાટ ધ્વનિ કર્યો. દશે દિશાઓમાં વ્યાપી ગયેલા તે હનુમાનજીના ભયાનક ધ્વનિથી કાળભૈરવ અને ભૂતપ્રેતના ગણો મહાત્રાસ પામવા લાગ્યા. તે સમયે હનુમાનજીનો શબ્દ સાંભળી શ્રીહરિ સમાધિમાંથી જાગ્રત થયા અને સામે ઊભેલા ભૂતપ્રેતાદિકના અધિપતિ ભયંકર ભૈરવને જોયો. આવા ભયંકર ભૈરવને જોવા છતાં કોઈ જાતનો ભય પામ્યા વગર નિર્ભયપણે શ્રીહરિ સ્વસ્થ ચિત્તે બેઠા રહ્યા અને ફરી સમાધિમાં ઉતરી ગયા. હે રાજન, જોવા માત્રથી ભયંકર જણાતો અને ભૂતપ્રેતના ટોળામાં ઉભેલો ભૈરવ શ્રીહરિને પોતાના સ્થાનમાં બેઠેલા જોઈને અત્યંત ક્રોધાયમાન થયો અને કહેવા લાગ્યો કે હે ભૂતો, આ તપસ્વી આપણા અધિકારના ક્ષેત્રમાં આવ્યો છે, તેનું તમે ભક્ષણ કરો. હે પ્રેતો, તમે એને ત્રિશૂળથી મારો. હે રાક્ષસો, તમે એનો માંસ ખાવો. હે ડાકિનીઓ, તમે એનો ગરમાગરમ લોહી પીવો. આ પ્રમાણે બકતો શ્રીહરિને મારવા તત્પર થઈ શ્રીહરિની સમીપે આવ્યો અને તેના અનુચરો પણ શ્રીહરિને પકડવા વારંવાર ઘોર અવાજો કરવા લાગ્યા. હે રાજન, તેવામાં હનુમાનજીએ મોટા ડુંગરા જેવું વિશાળ પોતાનું રૂપ ધારણ કર્યું અને પોતાના ચમત્કારી લાંબા પૂંછડા વડે સેંકડો ભૂતપ્રેતોને વીંટીને બાંધી પોતાના પગની લાતોનો પ્રહાર કરવા લાગ્યા. હે ભૂમિપતિ, હનુમાનજીની લાતોના પ્રહારથી તેઓના અંગો તૂટી ફૂટી છિન્ન ભિન્ન થયા ને મૃતપ્રાય દશાને પામ્યા. છતાં પણ નારકી જીવોની પેઠે પોતાના અશુભ કર્મોનું ફળ ભોગવવાનું બાકી હોતા કોઈ મર્યા નહીં. પછી હનુમાનજીએ ભૈરવને પોતાની વજ્ર સમાન ગાઢ મુષ્ટિકાનો જોરદાર પ્રહાર કરી ભયાનક રૂપ દેખાડી મોટી ગર્જના કરી એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. તેથી ભૈરવના મુખમાંથી લોહીની ઉલટીઓ થવા લાગી અને પોતાના સાથી સેંકડો ભૂતપ્રેતોનું કચરઘાણ વાળતો તે ભૈરવ ગિરિશિખર ઉપરથી તૂટી પડેલા મોટા પથ્થરની માફક ધરણી ઉપર ઢળી પડ્યો. પછી હનુમાનજીની મુષ્ટિકાના પુનઃપ્રહારના ભયથી ભયભીત થઈ ધીમેથી ઊઠી ધીરે ધીરે દૂર દૂર ચાલ્યો ગયો અને તેમના સાથી ભૂતપ્રેતના સમૂહો પણ થરથર ધ્રુજતા આમ તેમ ચારે તરફ પલાયન થઈ ગયા. હે રાજન, તે ભૈરવ અને તેના ભૂતગણો મહાકપિ હનુમાન ગયો કે નહીં એમ પ્રતિક્ષણે છુપી રીતે આ બાજુ જોતા તે સ્થાનમાં છુપાઈને આખી રાત્રિ બેસી રહ્યા, પરંતુ કોઈને નિદ્રા આવી નહીં. પોતાની માયાથી ઐશ્વર્ય પ્રતાપને છુપાવીને ધ્યાન સ્થિતિમાં બેઠેલા ભગવાન શ્રીહરિ આટલો કોલાહલ થવા છતાં એક પણ શબ્દ બોલ્યા નહીં, અને સૂર્યોદય થતાં ધ્યાન દશામાંથી જાગ્રત થયા. પછી નદીમાં સ્નાન કરી પોતાનો સંધ્યાવંદન આદિ નિત્ય વિધિ કર્યો. તેવામાં હનુમાનજીએ શ્રીહરિને ચાર દિવસના ભૂખ્યા જાણી સુંદર સ્વાદિષ્ટ ફળો લાવીને અર્પણ કર્યા. તે સમયે આહ્નિક વિધિથી પરવારેલા શ્રીહરિએ હનુમાનજીના ઉપકારની ખૂબ પ્રશંસા કરી અને તેણે અર્પણ કરેલા ફળો ઠાકોરજીને નૈવેદ્ય ધરી શ્રીહરિ પ્રસાદ જમ્યા અને જળપાન કરી ત્યાંથી આગળના પ્રદેશમાં જવાની ઈચ્છા કરી. હે રાજન, શ્રીહરિ નાનું બાળ સ્વરૂપ લઈ ઊભેલા હનુમાનજીને બાથમાં લઈ ભેટ્યા અને કહેવા લાગ્યા કે હે હનુમાનજી, તમે મારું આવા કોઈ આપત્કાળમાં રક્ષણ કરતા રહેજો, કારણ કે તમે અમારા કુળદેવ છો. હે રાજન, તે વખતે હનુમાનજી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે મારા ઈષ્ટદેવ રામ, તમારી મનુષ્યલીલારૂપ માયાથી મને મોહ ન પમાડો, કારણ કે હે ધર્મનંદન, હું તમારો દાસ છું, ક્યારેક તમારા દાસની ગણનામાં મને યાદ કરજો. હે રાજન, આ પ્રમાણે કહીને પવનપુત્ર ખૂબ પ્રસન્ન થયા અને ત્યાંથી અંતર્ધાન થયા. પછી દર્શન માત્રથી જીવપ્રાણી માત્રનું કલ્યાણ કરનારા ભગવાન શ્રીહરિ ત્યાંથી ઉત્તર દિશા તરફ આગળ ચાલ્યા. આ રીતે શ્રીહરિ માર્ગમાં ચાલતા જ્યાં રાત્રિ થાય ત્યાં જ નિર્ભય થઈ નિવાસ કરતા અને જે કાંઈ ફળ ફૂલ કે અન્નાદિ પ્રાપ્ત થાય તેનું ભોજન લેતા અને ક્યારેક ઉપવાસ પણ થતો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ રીતે કેટલાક દિવસો પ્રસાર થતા શ્રીહરિએ હિમાલયના શ્યામગીરી શિખરોનું ઉલ્લંઘન કરી આગળના પ્રદેશમાં હિમાલયના ગગનસ્પર્શી શ્વેતગીરી શિખરોના દર્શન કર્યા. આ શ્વેતગીરી જાણે ચાંદીનો ઢગલો હોય તેવો જણાતો હતો. તે પશુ પક્ષી અને વૃક્ષોથી રહિત હતો, પરંતુ અનેક પ્રકારની ધાતુ ભરેલી ખાણોથી યુક્ત હતો અને તેમાં વિશાળ ગુફાઓ પણ હતી. તપસ્વી પુરુષો અને દેવતાઓના વૃંદો જેનો બહુ સેવન કરે છે એવો આ શ્વેતગીરી સૂર્યની કિરણો પડવાથી ક્યાંક સોનાના વર્ણ જેવો જણાતો હતો. આવા અદ્ભુત શ્વેતગીરીના શ્રીહરિએ દર્શન કર્યા. હિમાલયના શ્વેતગીરીની તળેટીમાં વિચરણ કરતા શ્રીહરિ એક વખત માર્ગ ભૂલ્યા ને પર્વત અંદરથી નીકળીને પ્રસાર થઈ રહેલી નદીને કિનારે આવ્યા. આ નદી કોઈ જગ્યાએ ઢીંચણ પર્યંત જળવાળી તો કોઈ જગ્યાએ અગાધ જળવાળી હતી. શ્રીહરિ તેમાં સામેપુરે તરીને ચાલ્યા. ત્યાં આગળના ભાગમાં વિશાળ ગગનચુંબી બે પર્વતોના દર્શન થયા. હે રાજન, તેમાંથી એક અતિ ઊંચો પર્વત તે નદીના પૂર્વ ભાગમાં હતો અને બીજો તેવો જ પર્વત નદીના પશ્ચિમ ભાગમાં હતો. શ્રીહરિએ તે બંને પર્વતની વચ્ચે આ નદીના ઉદ્ગમ સ્થાન રૂપે એક મોટી ગુફા જોઈ. અહીંથી આગળ જવાનો હવે કોઈ માર્ગ દેખાતો ન હતો, પાછું પણ વળાય નહીં. તેવામાં સૂર્યનારાયણ અસ્તાચળને પામ્યા. તે સમયે શ્રીહરિએ પૂર્વ દિશાના પર્વત ઉપર કોઈ દેવ જેવા જણાતા પુરુષને જોયો. હે રાજન, તે પુરુષ બીજું કોઈ નહીં પરંતુ મૂર્તિમાન સ્વયં હિમાલય હતા. દૈવવશાત કોઈ સિદ્ધ બાલયોગી માર્ગ ભૂલ્યા છે એમ જાણી માર્ગ દેખાડવા આવ્યા હતા. તે માર્ગ દેખાડતા બોલ્યા કે હે યોગેશ્વર, તમે આ ગુફામાં પ્રવેશ કરો. ગુફામાંથી આવી રહેલી નદીમાં ધીરે ધીરે આગળ ચાલતા તમને આગળ માર્ગ પ્રાપ્ત થશે. હે રાજન, આ પ્રમાણે શ્રીહરિને માર્ગ દેખાડી હિમાલય અદૃશ્ય થઈ ગયા. હે રાજન, હિમાલયના આવા વચનો સાંભળી ભગવાન શ્રીહરિ અતિશય અંધકારમય તે ગુફાના માર્ગે નદીના સામેપુરે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા રાત્રિના એક પહોર પછી આશરે 9 વાગ્યાના સમયે ગુફાથી બહાર નીકળ્યા ને એક માર્ગને પામ્યા ત્યારે શ્રીહરિએ તે સ્થળે જળથી ભરેલો વિશાળ અને અગાધ એક ધરો જોયો. ભૂખ્યા થયેલા શ્રીહરિ તે ધરાને કિનારે જ રાતવાસો રહ્યા. પ્રાતઃકાળે તે ધરાના સ્થાનેથી આગળ ચાલતા અનેક મહાવિકટ સ્થળોને ઉલ્લંઘન કરી ત્રીજે દિવસે કોઈ એક પ્રસિદ્ધ મહામાર્ગને પામ્યા. હે રાજન, આ રીતે આગળ ચાલતા ચાલતા અમાનુષિક દિવ્યલીલાનો વિસ્તાર કરતા નૈષ્ઠિક વર્ણી ભગવાન શ્રીહરિ પાર્વતીના પિતા હિમાલયની અનેકવિધ શોભા સંપત્તિનું દર્શન કરતા કેટલાક દિવસો પછી બ્રહ્માના પુત્ર પુલહમુનિના નામથી પ્રસિદ્ધ એવા અત્યંત મનોહર પુલહાશ્રમ ક્ષેત્રમાં આવ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનના મે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ભૈરવ અને તેના ભૂત પ્રેતાદિ ગુણોનો પરાભવ કરી શ્રીહરિ પુલહાશ્રમ ક્ષેત્રમાં પધાર્યા એ નામે 43મો અધ્યાય પૂર્ણ થયો.